શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ બારમો અધ્યાય. ધ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને તેઓ યક્ષોનો વધ કરવામાંથી નિવૃત્ત થઈ ગયા છે. એ જાણીને ભગવાન કુબેર ત્યાં આવ્યા તે સમયે યક્ષો, ચારણો અને કિન્નરો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તેમને જોતા જ ધ્રુવજી હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યારે કુબેરજીએ કહ્યું, કુબેરજી બોલ્યા, હે શુદ્ધ હૃદયના ક્ષત્રિય કુમાર, તમે પોતાના દાદાના ઉપદેશથી આવું દુસ્ત્યજ્ય વેર ત્યજી દીધું, તેથી હું તમારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. વાસ્તવમાં તમે નથી તો યક્ષોને માર્યા, નથી તો યક્ષોએ તમારા ભાઈને માર્યા. સઘળા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે. આ હું, તું વગેરે અસત મિથ્યા બુદ્ધિ તો અજ્ઞાનને લીધે જીવમાં સ્વપ્નવત શરીર વગેરેને આત્મા માનવાથી જ ઉત્પન્ન થાય છે. એનાથી જ મનુષ્યને બંધન તેમજ દુઃખ વગેરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે. ધ્રુવ, હવે તમે જાઓ, ભગવાન તમારું મંગળ કરો. તમે સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદ્રષ્ટિ રાખીને સર્વભૂતોના આત્મા શ્રીહરિનું ભજન કરો. તેઓ સંસારના બંધનને કાપનારા છે તથા સંસારની ઉત્પત્તિ વગેરે માટે ત્રિગુણાત્મક માયાશક્તિ યુક્ત હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી પર છે. તેમના ચરણકમળો જ સૌને માટે ભજન કરવા યોગ્ય છે. હે પ્રિયવર, અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભના ચરણકમળોની સમીપ રહેનારા છો, તેથી તમે અવશ્ય વરદાન મેળવવાને યોગ્ય છો. ધ્રુવ, તમને જે વરદાનની ઈચ્છા હોય તે મારી પાસેથી નિસંકોચ અને નિસંક થઈને માગી. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, યક્ષરાજ કુબેરજીએ જ્યારે વરદાન માગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત મહામતી ધ્રુવજીએ તેમની પાસે એ જ માગ્યું કે મને શ્રી હરિની અખંડ સ્તુતિ, અખંડ સ્મૃતિ બની રહે, કે જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. ઈડવિડાના પુત્ર કુબેરજીએ અત્યંત પ્રસન્ન મનથી તેમને ભગવત સ્મૃતિનું પ્રદાન કર્યું. પછી ધ્રુવજીના દેખતા જ તેઓ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા. ત્યાં રહીને તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી. ભગવાન જ દ્રવ્ય, ક્રિયા અને દેવતા વિષયક સમસ્ત કર્મ અને તેનું ફળ છે, તથા કર્મફળને આપનારા પણ તેઓ જ છે. સર્વ ઉપાધિઓથી રહિત સર્વાત્મા શ્રી અચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા ધ્રુવજી પોતાનામાં અને સઘળા પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રીહરિને જ વિરાજી રહેલા જોવા લાગ્યા. ધ્રુવજી ઘણા જ શીલ સંપન્ન બ્રાહ્મણ ભક્ત, દિનવત્સલ અને ધર્મ મર્યાદાના રક્ષક હતા. તેમના પ્રજાજનો તેમને સાક્ષાત પિતા તુલ્ય માનતા હતા. આ પ્રમાણે જાત જાતના ઐશ્વર્ય ભોગોથી પુણ્યનો અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞ વગેરે કર્મોના અનુષ્ઠાનથી ઉપવાસ વ્રત વગેરે દ્વારા પાપનો ક્ષય કરતા કરતા તેમણે 36,000 વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું. જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવજી આ જ રીતે અર્થ, ધર્મ, અને કામના સંપાદનમાં ઘણા બધા વર્ષો વિતાવ્યા. અને પછી પોતાના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન સોંપી દીધું. આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને અવિદ્યારહિત સ્વપ્ન અને ગંધર્વ નગર જેઓ માયાથી પોતાનામાં જ કલ્પિત માનીને અને શરીર પત્ની પુત્ર મિત્ર સેના ભરપૂર ખજાનો રાણીવાસ સુરમ્ય વિહાર ભૂમિ તથા સમુદ્ર પર્યંત ભૂમંડળનું રાજ્ય આ બધું જ કાળના મુખમાં પડેલું છે એમ સમજીને તેઓ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે પવિત્ર જળમાં સ્નાન કરીને ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કર્યો. ત્યારબાદ મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડીને મનને ભગવાનના સ્થૂળ વિરાટ સ્વરૂપમાં સ્થિર કરી દીધું. તે જ વિરાટ સ્વરૂપનું ચિંતન કરતા કરતા તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાની નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા. અને તે અવસ્થામાં વિરાટ સ્વરૂપનો પણ પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ પ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો રહેવાથી તેમની આંખોમાં વારંવાર આનંદના આંસુઓનું પૂર ઉમટી પડ્યું હતું. એનાથી તેમનું હૃદય દ્રવીભૂત થઈ ગયું અને શરીરમાં રોમાંચ થઈ આવ્યું. પછી દેહાભિમાની ઓગળી જવાથી તેમને હું ધ્રુવ છું એની સ્મૃતિ પણ રહી નહીં. આ સમયે ધ્રુવજી આકાશમાંથી એક ખૂબ મોટું સુંદર વિમાન ઉતરતું જોયું. તે પોતાના પ્રકાશથી દસે દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું. જાણે કે પૂર્ણિમાના ચંદ્રનો જ ઉદય થયો હોય. તેમાં બે શ્રેષ્ઠ પાર્ષદ ગદાઓનો ટેકો લઈને ઊભા હતા. તેમને ચાર ભુજાઓ હતી. સુંદર શ્યામ શરીર હતા, કિશોર અવસ્થા હતી અને અરુણ કમળ જેવી આંખો હતી. તેઓ સુંદર વસ્ત્રો, મુગટ, હાર, ભુજબંધ અને અતિ મનોહર કુંડળો ધારણ કરેલા હતા. તેમને પુણ્ય લોક શ્રીહરિના સેવકો જાણીને ધ્રુવજી ચકિત થઈને પૂજા વગેરેનો ક્રમ વિસરીને એકાએક ઊભા થઈ ગયા. ભગવાનના પાર્ષદોમાં મુખ્ય છે એમ સમજીને તેમણે શ્રી મધુસૂદનના નામોનું કીર્તન કરતા કરતા તેમને હાથ જોડીને પ્રણામ કર્યા. ધ્રુવજીનું મન ભગવાનના ચરણકમળોમાં તલ્લીન થઈ ગયું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા. જ્યારે શ્રી હરિના પ્રિય પાર્ષદ સુનંદ અને નંદે તેમની પાસે જઈને હસતા હસતા કહ્યું, સુનંદ અને નંદ કહેવા લાગ્યા, હે રાજન, તમારું કલ્યાણ થાઓ, તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. તમે 5 વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. અમે તે જ અખિલ જગતના નિયંતા સાંગપાણી ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે અહીં આવ્યા છીએ. તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુ લોકનો અધિકાર મેળવ્યો છે કે જે બીજાઓ માટે ઘણો દુર્લભ છે. પરમ જ્ઞાની સપ્તઋષિઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તેઓ નીચેથી તેને માત્ર જોતા રહે છે. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ પણ તેની પ્રદક્ષિણા કરતા રહે છે. ચાલો તમે તે જ વિષ્ણુ લોકમાં નિવાસ કરો. પ્રિયવર, આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પણ તે પદ પર ક્યારેય પહોંચી શક્યા નથી. ભગવાન વિષ્ણુનું તે પરમધામ સગળા સંસાર માટે વંદનીય છે. તમે ત્યાં પધારીને વિરાજમાન થાઓ, હે આયુષ્માન. આ શ્રેષ્ઠ વિમાન પુણ્યલોક શિરોમણી શ્રી હરિએ તમારા માટે જ મોકલ્યું છે. તમે તેના પર આરૂઢ થવાને યોગ્ય છો, શ્રી મૈત્રેયજી કહે છે. ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું, પછી સંધ્યા વંદન આદિથી નિત્યકર્મોથી પરવારીને માંગલિક અલંકારો વગેરે ધારણ કર્યા. બદ્રિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ તેમણે તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદક્ષિણા કરી તથા પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમુ કાંતિમાન દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચડવા તેઓ તૈયાર થયા. એ દરમિયાન જ ધ્રુવજીએ જોયું કે કાળ મૃત્યુમંત થઈને તેમની સામે ઊભો છે. ત્યારે તેઓ મૃત્યુના માથા પર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન પર ચડી ગયા. તે સમયે આકાશમાં દુદુંબી, મૃદંગ, ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. વિમાન પર બેસીને ધ્રુવજી જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા, શું હું બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠ ધામમાં જઈશ? નંદ અને સુનંદે ધ્રુવના હૃદયની વાત જાણીને તેમને બતાવ્યું કે જુઓ, દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે. તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા. માર્ગમાં જ્યાં ને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતા કરતા પુણ્ય વૃષ્ટિ કરતા હતા. તે દિવ્ય વિમાન પર બેસીને ધ્રુવજી ત્રણેય લોકોને પાર કરીને સપ્તર્ષિ મંડળની પણ ઉપરના ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રમાણે તેમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી આ દિવ્ય ધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે. આના પ્રકાશથી જ ત્રણેય લોક પ્રકાશિત થાય છે. આમાં જીવો પ્રત્યે ક્રૂરતા દાખવનારા મનુષ્યો જઈ શકતા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે કે જેઓ પ્રાણીઓના કલ્યાણ માટે રાત દિવસ શુભ કર્મો જ કરતા રહે છે. જેઓ શાંત, સમદર્શી, શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુહૃદ માને છે તેવા લોકો સુગમતાપૂર્વક જ ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ઉતાન પાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકોની ઉપર મુગટમાં ચૂડામણીની જેમ વિરાજીને શોભી રહ્યા હતા. હે ગુરુનંદન, જેમ હાલારું ચલાવતી વખતે થાંભલીની ચારે બાજુ બળદો ફરતા રહે છે, તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિચક્ર તે અવિનાશી લોકના આશ્રય જ નિરંતર ફરતું રહે છે. તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ ત્રણ શ્લોક ગાયા હતા. નારદજીએ કહ્યું હતું, એમાં સંદેહ નથી કે પતિપરાયણ સુનીતિના પુત્ર ધ્રુવે તપસ્યા વડે અદ્ભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે, તે ગતિ ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિઓ પણ મેળવી શકતા નથી, તો પછી રાજાઓની તો વાત જ શી કરવી. અહો, તેઓ 5 વર્ષની વયે જ સાવકી માતાના વાંકબાણોથી મર્માઘાત પામીને દુઃખી હૃદયે વનમાં ચાલ્યા ગયા અને મારા ઉપદેશ અનુસાર જ આચરણ કરીને તે અજય પ્રભુને જીતી લીધા. જેઓ કેવળ પોતાના ભક્તોના ગુણોથી જ વશ થાય છે, ધ્રુવજીએ તો 5-6 વર્ષની વયે જ થોડા દિવસોની જ તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમનું પરમપદ મેળવી લીધું. પરંતુ તેમણે અધિકૃત કરેલું આ પદ સમસ્ત ભૂમંડળમાં કોઈ બીજો ક્ષત્રિય વર્ષો સુધી તપસ્યા કરીને પણ શું મેળવી શકે ખરો? શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તમે મને ઉદાર કીર્તિ ધ્રુવજીના ચરિત્ર વિશે પૂછ્યું હતું, તે મેં તમને પૂરેપૂરું કહી સંભળાવ્યું. સાધુ પુરુષો આ ચરિત્રની ઘણી પ્રશંસા કરે છે. આ ધ્રુવ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે. આના શ્રવણથી સ્વર્ગ અને અવિનાશી પદ મળી શકે છે. આ દેવત્વની પ્રાપ્તિ કરાવનારું, ઘણું જ પ્રશંસનીય અને સમસ્ત પાપોને નાશ કરનારું છે. ભગવાનના ભક્ત ધ્રુવનું આ પવિત્ર ચરિત્ર જેઓ શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે, તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે કે જેનાથી તેમના બધા જ દુઃખોના નાશ થઈ જાય છે. એનું શ્રવણ કરનારાને શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. જેઓ મહતા ઈચ્છે છે તેમને મહતાની પ્રાપ્તિ કરાવનારું પદ મળે છે. જેઓ તેજ ઈચ્છે છે તેમને તેજ પ્રાપ્ત થાય છે અને મનુષ્યોનું માન વધે છે. પવિત્ર કીર્તિ ધ્રુવજીના મહાન ચરિત્રનું સવારે અને સાંજે બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્રચિત્તે કીર્તન કરવું જોઈએ. ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા, અમાવસ્યા, બારસ, શ્રવણ નક્ષત્ર, તિથિક્ષય, વ્યતિપાત, સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યને સંભળાવે છે, તે સ્વયં પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે. આ ધ્રુવચરિત્ર સાક્ષાત ભગવદ્ વિષયક અમૃતમય જ્ઞાન છે. જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમને જે કોઈ આ જ્ઞાન આપે છે તે દિનવત્સલ કૃપાળુ મનુષ્ય પર દેવતાઓ કૃપા કરે છે. ધ્રુવજીના કર્મો સહિત પ્રસિદ્ધ અને પરમચરિત પવિત્ર છે. તેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ચાલ્યા ગયા હતા. હે કૃનંદન, તેમનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. ચોથા સ્કંદ અંતર્ગત ધ્રુવ ચરિત્ર નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.